سورة نمبر 15 سورة هجر. بسم الله الرحمن الرحيم. ألف لام را تلك آيات الكتاب وقرآن مبين. ألف لام را الله ني كتاب ني ني روشن قرآن مجيد ني آياتو چه. ربما يود الذين كفروا لو كانوا مسلمين. एक दिवस एवो आवनार छे के जारे जे लोको ईमान नथी लाव्या तेओ खूब ज वारंवार एवु चाहशे के कदाच ने तेओ मुस्लिम होत तो केवु सारू. درهم يأكلوا ويتمتعوا ويلههم الأمل فسوف يعلمون. اے رسول તેમને છોડી દે કે તેઓ ખાય પીવે અને દુનિયાવી સંસારિક લાભ મેળવે ને આશા અને ઉમ્મીદ તેમને ગફલતમાં નાખી મૂકે બેખબર કરી દે. આગળ જતા તો તેમને હકીકત જણાય જ જશે. وَمَا أَهْلَكْنَا مِنْ قَرْيَةٍ إِلَّا وَلَهَا كِتَابٌ مَعْلُومٌ. ને અમોએ કોઈ પણ વસ્તીનો નાશ નથી કર્યો કે જેની મુદ્દત આગળથી જાણીતી કરી દેવામાં આવી ન હોય. મા તસ્બિકુ મિન ઉમ્મતિન અજલહા વમા યસ્તાખિરૂન. કોઈ ઉમ્મત તેના નક્કી કરેલા સમયથી ન આગળ વધશે ને ન પાછળ રહી જશે. وقالوا يا ايها الذي نزل عليه الذكر انك لمجنون. ને તેઓ કહે છે કે એ તું કે જેના પર કુરાને મજીદ ઉતારવામાં આવ્યું છે બેશક તું દીવાનો છો પાગલ છો. لو ما تأتينا بالملائكة ان كنت من الصادقين. અગર તું સાચાઓમાંથી હોય સત્યવાદીઓમાંથી હોય તો અમારી પાસે ફરિશ્તા કેમ લઈ આવતો નથી. જો કે ફરિશ્તાઓને તો અમે જાહેરમાં સજા માટે સજા સાથે મોકલ્યા કરીએ છીએ ને જ્યારે જેમની તરફ મોકલીએ છીએ ત્યારે તેમને મુદ્દલ છૂટ કે મોકો આપવામાં આવતો નથી. બેશક અમોએ આ ઝિક્રને ઉતાર્યું છે કુરાને મજીદને ઉતાર્યું છે ને બેશક અમે જ તેના હિફાજત કરનાર તેના રક્ષક રહેનારા છીએ. અને એ રસૂલ સાચે જ અમોએ તારી પહેલા આગલી ઉમ્મતોમાં પણ રસૂલ મોકલ્યા હતા સંદેશાવાહક મોકલ્યા હતા. અને એક પણ રસૂલ તેમની પાસે એવો આવ્યો ન હતો કે જેની તેમણે મશ્કરીને હાંસી ઉડાડી ન હોય. દોષિતોના મનમાં અપરાધીઓના મનોમાં તેમની શરારતોના કારણે અમે એવું જ મશ્કરી ઉડાડવાનું નાખી દઈએ છીએ. તેઓ કુરાને મજીદ ઉપર ઈમાન લાવશે નહીં. એ રીતભાતને સિલસિલો આગલા લોકોથી ચાલતો આવ્યો છે. ولو فتحنا عليهم بابا من السماء فظلوا فيه يعرجون. અને અગર જો અમે તેમના પર આસમાનનો એક દરવાજો ઉઘાડી દઈએ પછી આ લોકો આખો વખત તેના પર ચડ્યા કરે. لَقَالُوا إِنَّمَا سُكِّرَتْ أَبْصَارُنَا بَلْ نَحْنُ قَوْمٌ مَسْحُورُونَ. તો પણ એ જ કહેશે કે અમારી નજરબંધી કરી દેવામાં આવી છે બલકે અમો લોકો ઉપર જાદુ કરી દેવામાં આવ્યો છે. وَلَقَدْ جَعَلْنَا فِي السَّمَاءِ بُرُوجًا وَزَيَّنَّاهَا لِلنَّاظِرِينَ. અને સાચે જ અમોએ આસમાનમાં નક્ષત્રો બુરુજો કાયમ કર્યા છે અને દેખનારાઓ માટે તે આસમાનને અમોએ શોભિતું બનાવ્યું છે. وَحَفِظْنَاهَا مِنْ كُلِّ شَيْطَانٍ رَجِيمٍ. અને દરેક લાનત પામેલા શૈતાનથી તેની હિફાજત કરી છે, તેનું રક્ષણ કર્યું છે. પણ જો કોઈ શૈતાન ચોરી છુપીથી કોઈ વાત સાંભળવા જાય તો સીધા આગના ગોળા રૂપે એક તારો તેની પૂંઠ પકડે છે. અને જમીનને અમોએ તમારા વસવાટ માટે પાથરી છે ને તેમાં મોટા મોટા પહાડ ખીલા તરીકે કાયમ કર્યા છે અને તેમાં બરાબર હિસાબમાં યોગ્ય પ્રમાણમાં દરેક વસ્તુ ઉગાડી દીધી છે. અને તેમાં તમારા જિંદગી ગુજારવાના સાધનો વસ્તુઓ પણ નક્કી કર્યા છે, અને તેમના માટે પણ કે જેમને તમે રોજી પહોંચાડતા નથી. અને એક પણ વસ્તુ એવી નથી કે જેના ભરપૂર ખજાના ને ભંડાર અમારી પાસે ન હોય, અને તે નક્કી કરેલા હિસાબમાં જ ઉતારીએ છીએ. અને અમો પાણીથી ભરેલી હવાઓ મોકલીએ છીએ, પછી આસમાનમાંથી પાણી ઉતારીએ છીએ, વરસાદ કરીએ છીએ, પછી અમે તે પાણી તમને પીવડાવીએ છીએ. જો કે પાણીને ભેગું કરનારા તમે નથી. ને બેશક અમે જ દરેક જીવને ફરીથી જીવતા કરીએ છીએ, ને અમે જ મારીએ છીએ, અને અમે જ વારસ છીએ, અસલ મૂળ વારસ છીએ. ولقد علمنا المستقدمين منكم ولقد علمنا المستأخرين. ને ચોક્કસ અમો તમારામાંથી જેઓ અગાઉ હતા તેમને જાણીએ છીએ, અને તમારા પાછળ આવનારાઓને પણ અમે ચોક્કસ જાણીએ છીએ. وإن ربك هو يحشرهم إنه حكيم عليم. ને બેશક તારો પાલનહાર એ જ છે જે તેમને ભેગા કરશે. બેશક તે મહાન હિકમત વાળો ને સર્વજ્ઞાની છે, બધું જાણનાર છે. અને ખરે જ અમોએ માણસને ખણખણ કરતા કાળા સડેલા કીચડમાંથી પેદા કર્યો છે. અને અમોએ જિન્નાતોને માણસની પેદાઈશ પહેલા ભડભડતી આગમાંથી પેદા કર્યા હતા. وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي خَالِقٌ بَشَرًا مِنْ صَلْصَالٍ مِنْ حَمَإٍ مَسْنُونٍ. ને તે સમયને યાદ કર જ્યારે કે તારા રબે તારા પાલનહારે બધા ફરિશ્તાઓને કહ્યું કે બેશક હું એક માણસ ખણખણ કરતા કાળા સડેલા કીચડમાંથી પેદા કરનાર છું. فَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِنْ رُوحِي فَقَعُوا لَهُ سَاجِدِينَ. પછી જ્યારે હું તેને પૂરેપૂરો બનાવી ચૂકું અને મારી તેમાં રૂહ ફૂંકી દઉં તો તમે તેની સામે સજદામાં પડી જજો. فَسَجَدَ الْمَلَائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ. જેથી સર્વે ફરિશ્તાઓએ તો સજદો કર્યો. પણ ન કર્યો તો તે ફકત શૈતાને તેણે સિદ્ધો કરનારાઓનો સાથ આપવાનો ઇનકાર કર્યો. قال يا ابليس ما لك الا تكون مع الساجدين. આથી અલ્લાહે કહ્યું કે એ શૈતાન, તને શું થઈ ગયું છે કે તું સજદો કરનારાઓનો સાથ નથી આપતો. قال لم اكن لاسجد لبشر خلقته من صلصال من حمأ مسنون. શૈતાને કહ્યું કે હું એવો નથી કે એવા માણસને સજદો કરું કે જેને તે ખણખણ કરતા કાળા કીચડ માંથી પેદા કર્યો છે. અલ્લાહે કહ્યું કે ત્યારે તું આ જગ્યાએથી નીકળી જા, કારણ કે બેશક તું અમારી દરગાહથી, અમારી બારગાહથી હાંકી કાઢવામાં આવેલો છે. અને બેશક ફેંસલાના દિવસ સુધી, કયામતના દિવસ સુધી તારા ઉપર લાનત ને ફિટકાર થતી રહેશે. તો શૈતાને કહ્યું કે એ મારા પાલનહાર, ત્યારે તું મને તે દિવસ સુધીનો મોકો ને છૂટ આપ કે જે દિવસે બધા માણસો ઉઠાડવામાં આવશે. قال فإنك من المنظرين إلى يوم الوقت المعلوم. અલ્લાહે કહ્યું જે લોકોને મોહલત આપવામાં આવી છે, મોકોને છૂટ આપવામાં આવી છે, તું પણ તેઓ માથીનો છે તે જાણીતા દિવસના સમય સુધી, કયામતના સમય સુધી. قال رب بما أغويتني لأزينن لهم في الأرض ولأغوينهم أجمعين. શૈતાને કહ્યું કે એ મારા પાલનહાર, જેવી રીતે તે મને ભૂલ ખવડાવી છે તેમ હું પણ દુનિયામાં બુરી વસ્તુઓ તેમની નજરમાં જરૂર શોભિતી બનાવીશ અને જરૂર તે દરેકને ભૂલ ખવડાવીશ. સિવાય તેમના કે જેઓ તારા નિખાલસ બંદાઓમાંથી હશે, નિર્મળ ભેળસેળ વગરના ખુલુસ બંદાઓમાંથી હશે. અલ્લાહે કહ્યું મારી તરફ આવવાનો આ એક જ રસ્તો સીધો છે. બેશક જેઓ મારા બંદા છે તેમના પર તારો કોઈ અધિકાર કે સત્તા ચાલશે નહીં, સિવાય કે ભમેલાઓમાંથી જેઓ તારા શાગીર્દો થઈ જાય, યાની કે ચેલાઓ તારા મુજબ કરનાર થઈ જાય. جَهَنَّمَ لَمَوْعِدُهُمْ أَجْمَعِينَ. અને ચોક્કસ તેઓ સર્વેના વાયદાની જગ્યા જહન્નમ છે. لَهَا سَبْعَةُ أَبْوَابٍ لِكُلِّ بَابٍ مِنْهُمْ جُزْءٌ مَقْسُومٌ. જેના સાત દરવાજા છે, દરેક દરવાજા માટે તેઓ ગુનેગારોમાંથી જુદા જુદા સાત ટોળા, સાત ગીરો પાડેલા હશે. બેશક પરહેજગાર લોકો, મુત્તકી લોકો જન્નતો અને ઝરણા વાળી જમીનમાં હશે, નહેર વાળી જમીનમાં હશે. તેમને કહેવામાં આવશે કે તેમાં સલામતી અને અમન અમાન સાથે દાખલ થઈ જાઓ. ونزعنا ما في صدورهم من غل إخوانا على سرر متقابلين. અને તેમના દિલોમાં જે કાંઈ કિનો હશે તે અમે જડમૂળમાંથી કાઢી નાખશું, ને તેઓ સિંહાસન પર, બાદશાહી કુર્સી પર એકબીજાની સામે ભાઈ ભાઈની જેમ બેઠા હશે. لا يمسهم فيها نصب وما هم منها بمخرجين. જન્નતોમાં ન તેમને કોઈ જાતનું દુઃખ કે તકલીફ પહોંચશે અને ન તેમને તેમાંથી કાઢી મૂકવામાં આવશે. એ રસૂલ, મારા બંદાઓને ખબર આપ કે હું બક્ષિશ કરનાર ને દયાળુ છું. وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ અને આ કે મારો અઝાબ મારી સજા પણ દર્દભરી સજા છે. وَنَبِّئْهُمْ عَنْ ضَيْفِ إِبْرَاهِيمَ એ રસૂલ તેમને ઇબ્રાહીમના પરોણાઓની હકીકત કહી સંભળાવ. إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا قَالَ إِنَّا مِنْكُمْ وَجِلُونَ કે જ્યારે ફરિશ્તાઓ તેની પાસે આવ્યા પછી તેમણે સલામ કહી. ઇબ્રાહીમે કહ્યું કે બેશક અમે તમારાથી બીએ છીએ. ફરિશ્તાઓએ કહ્યું કે એ ઇબ્રાહીમ બીવો નહીં, બેશક અમે તને એક જ્ઞાની એક આલિમ દીકરાની ખુશખબર આપીએ છીએ. قال ابشرتموني على ان مسني الكبر فبما تبشرون قالوا بشرناك بالحق فلا تكن من القانطين. તો કહ્યું કે શું અમારા ખરડા ખડપણમાં બુઢાપામાં તમે મને દીકરાની ખુશખબર આપો છો, એ બનવું નામુમકિન છે, તો પછી તમે મને શાની ખુશખબર આપો છો? ફરિશ્તાઓએ કહ્યું કે અમોએ તો તને સાચી ખુશખબર આપી છે, માટે તમે માયુસ ને નિરાશ થનારાઓમાંથી ના ન થાઓ. તેણે કહ્યું કે ગુમરાહો સિવાય, ભટકેલાઓ સિવાય, પોતાના પાલનહારની દયાથી કોણ નિરાશ થાય? قال فما خطبكم ايها المرسلون. પછી પાછું કહ્યું કે એ અલ્લાહના એલચીઓ, ઠીક છે, હવે તમારો સંદેશો શું છે? قالوا اننا ارسلنا الى قوم مجرمين. તો ફરિશ્તાઓએ કહ્યું કે બેશક અમે એક ગુનેગાર કોમ તરફ, અપરાધી કોમ તરફ સજા આપવા માટે મોકલવામાં આવ્યા છીએ. સિવાય લૂતની ઔલાદના, બેશક તે સર્વેને અમે જરૂર બચાવી લઈશું. પણ લૂતની બીબીને નહીં, કે જેના વિશે અમોએ ફેંસલો કરી દીધો છે કે બેશક તે પાછળ રહી જનારાઓ માંથી ની હશે. પછી જે વખતે અમારા મોકલેલા મલાઇકા લૂતના કુટુંબીઓ પાસે પહોંચ્યા, ત્યારે લૂતે કહ્યું કે બેશક તમે અજાણ્યા લાગો છો. તેઓએ કહ્યું કે નહીં, અમે તો તારી પાસે તે વસ્તુઓ લઈને આવ્યા છીએ કે જેના બાબતે આ લોકો શંકા કરતા હતા. અને અમે તારી પાસે સાચો હુકમ લઈને આવ્યા છીએ, ને બેશક અમે સાચા જ છીએ. فأسر بأهلك بقطع من الليل واتبع أدبارهم ولا يلتفت منكم أحد وامضوا حيث تؤمرون. માટે થોડી રાત્રિ બાકી રહે ત્યારે તું તારા કુટુંબોને રવાના કરી દેજે, અને પછી ખુદ પંડે પોતે પણ તેમની પાછળ પાછળ નીકળી જજો, અને આ યાદ રાખજો કે તમારામાંથી કોઈ એક પણ ફરીને જુએ નહીં, અને તમને જ્યાં જવાનો હુકમ આપવામાં આવ્યો છે તે તરફ ચાલ્યા જજો. وَقَضَيْنَا إِلَيْهِ ذَلِكَ الْأَمْرَ أَنَّ دَابِرَ هَؤُلَاءِ مَقْطُوعٌ مُصْبِحِينَ અને આ હુકમ અમોએ લૂતને સંભળાવી દીધો કે સવાર થતા થતા તે લોકોના જળમૂળ કાપી નાખવામાં આવશે, તેઓને ફના કરવામાં આવશે. وَجَاءَ أَهْلُ الْمَدِينَةِ يَسْتَبْشِرُونَ અને તે ફરિશ્તાઓને જોઈ એ શહેરના લોકો બદદાનતથી ખુશ ખુશ થતા આવ્યા. قال ان هؤلاء ضيفي فلا تفضحون જેથી લૂતે કહ્યું કે બેશક આ મારા મહેમાનો છે માટે તેમની સામે મારી ફજેતી ન કરો. واتقوا الله ولا تخزون અને અલ્લાહથી ડરો અને મને શરમિંદો કરો નહીં. قالوا اولم ننهك عن العالمين તો લોકોએ કહ્યું કે અમોએ તને પરદેશી લોકોને મહેમાન બનાવવાને મના કરી ન હતી. લૂતે કહ્યું કે અગર તમારે કંઈક કરવું જ છે તો આ મારી બેટીઓ હાજર છે. એ રસૂલ, તારા જીવની કસમ, બેશક તેઓ પોતાની ગુમરાહીના નશામાં જ આંધળા બની ગયા હતા, યાની કે જેને લીધે લૂતનું કાંઈ સાંભળ્યું નહીં. જેથી સૂરજ ઉગવાનું થતા થતા તેમને એક ભયંકર ગર્જના, ભયંકર કડાકાએ, ચિચિયારીએ પકડી લીધા. فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ પછી અમોએ તે વસ્તીને જમીન ભેગી કરી નાખી અને તેમના ઉપર અમે ભૂંજેલી માટીના પથ્થર વરસાવ્યા. إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ બેશક આ બનાવમાં વાતનો ભેદ કાઢનારાઓ માટે, વાતનો તાક કાઢનારાઓ માટે નિશાનીઓ હાજર છે. ને બેશક તે ઊંધી વળી ગયેલી વસ્તી હંમેશના આવવા જવાના રસ્તા ઉપર હજી પણ છે. બેશક આ બનાવમાં મોમિનો માટે એક નસીહત રૂપ, શિખામણ રૂપ નિશાની છે. અને ઐકા વાળાઓ પણ ખરેખર ઝુલમગાર હતા. જેથી અમોએ તેમનાથી પણ બદલો લીધો, ને બેશક તેઓ બે, યાની કે લૂત તથા શોએબની વસ્તીઓ ના શરીરના ભાગો, અવશેષો આવવા જવાના રસ્તા પર હાજર છે. અને ખરે જ હિજરવાળાઓએ પણ રસૂલોને જૂઠલાવ્યા હતા. અને અમોએ તેમને પણ નિશાનીઓ આપી હતી, છતાં તેઓ તેનાથી મોઢું ફેરવતા જ રહ્યા. અને તેઓ સલામત અને હિફાજતમાં રહેવા માટે પહાડો કોતરી કાઢી ઘરો બનાવતા હતા. પછી સવાર થતા થતા તેમને પણ એક કડાકાએ પકડી લીધા. જેથી તેઓ જે કાંઈ બચાવની તરકીબો કરતા હતા તે તેમને મુદ્દલ કામ આવી નહીં. અને અમોએ આસમાનો તથા જમીન અને તે બેની વચ્ચે જે કાંઈ છે તે સાચા મકસદ માટે પેદા કર્યું છે, સાચા હેતુપૂર્વક પેદા કર્યું છે. અને બેશક કયામતની ઘડી આવનાર જ છે, આથી તમે ભલાઈની સાથે દરગુજર કરતા રહો, માફ કરતા રહો. ربك هو الخلاق العليم. बेशक तारो पालनहार एज बधानो पैदा करनार अने सर्वज्ञानी छे आलिम छे. ولقد آتيناك سبعا من المثاني والقرآن العظيم. અને ચોક્કસ જ અમોએ તને અવારનવાર પડવામાં આવતી સાત આયતો વાળી સૂરા યાની કે સૂરે ફાતેહા અને બુઝુર્ગી વાળું કુરાને મજીદ અતા કર્યું છે. لا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم ولا تحزن عليهم واخفض جناحك للمؤمنين. નાસ્તિકો માંથી કેટલાક રીતના કેટલાક તરહના લોકોને અમોએ જે વસ્તુઓ થકી લાભ પહોંચાડ્યો છે તેમની તરફ નજર ન નાખ અને ન તેમના અધર્મીપણાના કારણે દિલગીર થા અફસોસ વ્યક્ત કર અને મોમિનો સાથે નરમ રીતે નમ્ર ભાવે વરત. અને કહે કે બેશક હું એક ખુલ્લો બિવરાવનારો છું. અગર તમે ઈમાન નહીં લાવો તો તમારા પર અઝાબ આવી પડશે જેવી રીતે કે અમોએ તે ભાગલા પાડનારા યાની કે યહૂદીઓ ઉપર સજા મોકલી હતી અઝાબ કર્યો હતો કે જેઓએ પોતાની કિતાબના કટકે કટકા કરી નાખ્યા હતા યાની કે થોડા ભાગને માનતા હતા અને થોડાનો ઇનકાર કરતા હતા. فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ عَمَّا كَانُوا يَعْمَلُونَ. માટે એ રસૂલ તારા પાલનહારની કસમ તે બધાઓને અમે જરૂર સવાલ કરશું જે કાંઈ પણ તેઓ કર્યા કરતા હતા તેના બારામાં. فاصدع بما تؤمر واعرض عن المشركين. હવે તને જે કાંઈ હુકમ આપવામાં આવે છે તે ખુલ્લું કરીને કહે ને મુશ્રિકો તરફથી મોઢું ફેરવી લે. બેશક તે મસ્કરી કરનારાઓની બદમાશીથી તને બચાવવા માટે અમે કાફી છીએ પૂરતા છીએ કે જેઓ અલ્લાહની સાથે બીજા ખોટા માબૂદોને તેના શરીક ગણાવે છે માટે તેઓ આગળ જતા સાચી હકીકત જાણી લેશે. અને અમે ચોક્કસ જાણીએ છીએ કે તેઓ જે કાંઈ કહે છે તેનાથી તારું મન દુભાય છે સંકોચાય છે. فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُنْ مِنَ السَّاجِدِينَ. પણ તું તારા પાલનહારના વખાણના ગુણ ગાયા કર તારીફની સિફત બયાન કર્યા કર અને સજદો કરનારાઓમાંથી થા. وَاعْبُدْ رَبَّكَ حَتَّى يَأْتِيَكَ الْيَقِينَ. ને જ્યાં સુધી ચોક્કસ ઠરાવેલો નક્કી કરેલો સમય યાની કે મોત આવે ત્યાં સુધી તારા પાલનહારની ઇબાદત કરતો રહે